श्री पद्म पुराण उत्तरखंड अध्याय 44। कार्तिक महात्मयना प्रसंग में राजा चोल अने विष्णुदास की कथा। नारद जी कहे छे, आ प्रमाणे विष्णु पार्षदों वचन सांभळीने धर्मदत्त ने भारे आश्चर्य थयुं। तेओ तेमने साष्टांग प्रणाम करीने बोलिया, प्राय बधा लोको भक्तोना कष्ट दूर करनारा श्री विष्णुनी यज्ञ दान व्रत तीर्थसेवन अने तपस्याओ द्वारा विधिपूर्वक आराधना करे छे। ते बधा साधनों में क्यों एवं साधन छे जे श्री विष्णु ने प्रीतिकारक तथा तेमना सामीप्यनी प्राप्ति करावनारू छे। क्या साधन अनुष्ठान करवाथी उपरना बधा साधनों अनुष्ठान स्वतः थई जाय छे। बन्ने पार्षदोए कह्युं, हे ब्रह्मन, तमे बहु उत्तम बात पूछी छे, हवे एकाग्रताथी सांभळो। अमे इतिहास सहित प्राचीन वृतांतनुं वर्णन करीए छीए। पहला कांचीपुरीमां चोल नामना एक चक्रवर्ती राजा थई गया। तेमने आधीन जेटला देश हता ते पण चोल नामे ज विख्यात थया। राजा चोल ज्यारे आ भूमंडळनुं शासन करता हता ते समये कोई पण मनुष्य दरिद्री दुखी पापपरायण अथवा रोगी न हतो। तेमणे एटला यज्ञ कर्या हता जेमनी कोई गणतरी थई शकती नथी। तेमना यज्ञोना सोनाना अने शोभायुक्त यूपोथी भरेला ताम्र परणी नदीना बन्ने किनारा चैत्ररथ वन जेवा सुशोभित थता हता। एक समयनी वात छे, राजा चोल अनंत शयन नामना तीर्थमां गया, ज्यां जगदीश्वर श्री विष्णु योग निंद्रानो आश्रय लईने सूई रह्या हता। त्यां लक्ष्मी रमण भगवान श्री विष्णुना दिव्य विग्रहना राजाए विधिपूर्वक पूजा करी। मणि मोती तथा सोनाना बनेला सुंदर फूलोथी पूजन करीने तेमणे भगवान ने साष्टांग प्रणाम कर्या। प्रणाम करीने तेओ जेवा बैठा तेज समये तेमनी दृष्टि भगवाननी पासे आवी रहेला एक ब्राह्मण पर पड़ी, जे तेमनी ज कांची नगरीना निवासी हता। तेमनुं नाम विष्णुदास हतुं। तेओए भगवाननी पूजा माटे तेमना हाथमां तुलसीदळ अने जळ राखेलुं हतुं। निकट आव्या पछी ते ब्रह्मर्षिए विष्णु सूक्तनो पाठ करता करता भगवान ने स्नान कराव्युं अने तुलसीनी मंजरी तथा पांदड़ाथी विधिवत पूजा करी। राजा चोले जे पहला रत्नोथी भगवाननी पूजा करी हती ते बधी तुलसी पूजाथी ढंकाई गई। आ जोईने राजा क्रोध करीने बोल्या, विष्णुदास, मैं मणियों ने सुवर्ण थी भगवान की पूजा करी थी, ते केटली शोभायमान लागती हती, परंतु तमे तुलसी दल चढ़ावी ने बधु ढांकी दीधु। तमे आऊ केम करियो? मने तो एवं लागे छे के तमे महामूर्ख छो, भगवान विष्णु की भक्ति ने बिल्कुल जाणता नथी। त्यारे ज तमे अत्यंत सुंदर सजी सजावेली पूजा ने पांदड़ा थी ढांकी रह्या छो। तमारा वर्तन थी मने बहु आश्चर्य थई रह्यु छे। विष्णुदास बोलिया, हे राजन, तमने भक्ति नो कोई ज ज्ञान नथी, मात्र राज्य लक्ष्मी ने कारणे तमे अभिमान करी रह्या छो। तमे ए तो जणावो के आज पहला तमे केटला वैष्णव व्रतो नु पालन कर्यु छे। राजाए कह्यु, हे ब्राह्मण, जो तमे विष्णु भक्ति थी अत्यंत गर्व में आवीने आवी वात करता हो तो बताओ तमे केटली भक्ति करी छे। तमे तो दरिद्री छो, निर्धन छो, तमे श्री विष्णु ने संतुष्ट करनारा यज्ञ ने दान कदी कर्या नथी, तथा क्यांय कोई मंदिर पण बनावडाव्यु नथी। आवी दशामां पण तमने पोतानी भक्तिनो आटलो अभिमान छे? सारू तो आजे अहीं जेटला पण श्रेष्ठ ब्राह्मण उपस्थित छे ते बधा कान खोलीने मारी वात सांभळी ले। जोउं छुं के हूँ पहला भगवान विष्णुना दर्शन करू छुं, के आ ब्राह्मण आनाथी लोकोने ख्याल आवी जशे के अमारा बन्नेमां कोनामां केटली भक्ति छे। बन्ने पार्षद बोलिया, ब्रह्मन, आम कहीने राजा चोल पोताना राजभवनमां चाल्या गया ने तेमणे महर्षि मुद्गलने आचार्य बनावीने वैष्णव यज्ञनुं अनुष्ठान शुरू कर्युं, जेमां घणा ऋषिओनो समुदाय एकत्रित थयो। विपुल मात्रामां अन्न वापरवामां आव्युं अने प्रचुर दक्षिणा आपवामां आवी। जेम पूर्व काल में गया क्षेत्र में ब्रह्माजी समृद्धशाली यज्ञ नो अनुष्ठान कर्यो हतो, तेज प्रमाणे राजा चोले पण महान यज्ञ आरंभ कर्यो। આ બાજુ વિષ્ણુદાસ પણ ત્યાં જ ભગવાનના મંદિરમાં રોકાઈ ગયા અને શ્રી કૃષ્ણને સંતુષ્ટ કરનારા શાસ્ત્રોક્ત નિયમોનું સારી રીતે પાલન કરતા રહીને સતત વ્રતનું અનુષ્ઠાન કરવા લાગ્યા. માઘ અને કાર્તિકના વ્રત, તુલસીના બગીચાનું સારી પેઠે પાલન, એકાદશીનું વ્રત, દ્વાદશાક્ષર મંત્રનો જપ તથા ગીત નૃત્ય વગેરે માંગલિક ઉત્સવોની સાથે ષોડશોપચાર દ્વારા દરરોજ શ્રી વિષ્ણુની પૂજા આ જ તેમની જીવનચર્યા હતી. તેઓ આ જ બધા વ્રતોનું પાલન કરતા હતા. ચાલતા, ખાતા અને સૂતી વખતે પણ તેમને નિરંતર શ્રી વિષ્ણુનું સ્મરણ રહેતું હતું. તેઓ સમદર્શી હતા અને સંપૂર્ણ પ્રાણીઓમાં ભગવાન વિષ્ણુને સ્થિત જોતા હતા. તેમણે ભગવાન વિષ્ણુના સંતોષને માટે ઉદ્યાપન વિધિ સહિત માઘ અને કાર્તિકના મુખ્ય મુખ્ય નિયમોનું પણ સર્વદા પાલન કર્યું. આ પ્રમાણે રાજા ચોલ અને વિષ્ણુદાસ બંને પોતપોતાના વ્રતમાં સ્થિત રહેતા હતા. બંનેની ઇન્દ્રિયો અને કર્મ ભગવાનમાં જ કેન્દ્રિત હતા. એક દિવસની વાત છે, વિષ્ણુદાસે નિત્ય કર્મ કર્યા પછી ભોજન તૈયાર કર્યું, પરંતુ તે ભોજન કોઈ ચોરી ગયું. ચોરનાર પર કોઈની દ્રષ્ટિ ન પડી. વિષ્ણુદાસે જોયું, ભોજન દેખાતું નથી. છતાં તેમણે બીજી વાર ભોજન બનાવ્યું નહીં, કેમ કે આમ કરવાથી સંધ્યાકાળની પૂજા માટે સમય રહેતો નથી. તેથી દરરોજના નિયમનો ભંગ થઈ જવાનો ભય હતો. બીજા દિવસે તે જ સમયે ભોજન બનાવીને તેઓ જેવા ભગવાન વિષ્ણુને ભોગ ધરાવવા માટે ગયા, તે જ સમયે કોઈ આવીને બધું ભોજન લઈ ગયું. આ પ્રમાણે સતત 7 દિવસ સુધી કોઈ આવીને તેમના ભોજનનું અપહરણ કરતું રહ્યું. આનાથી વિષ્ણુદાસને બહુ આશ્ચર્ય થયું. તેઓ મનમાં જ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, અરે આ કોણ દરરોજ આવીને મારી રસોઈ ચોરીને લઈ જાય છે? હું ક્ષેત્ર સંન્યાસ લઈ ચૂક્યો છું, તેથી હવે કોઈ રીતે આ સ્થાનનો પરિત્યાગ કરી શકતો નથી. જો બીજી વાર બનાવીને ભોજન કરું તો સાયંકાળની આ પૂજા કઈ રીતે છોડી દઉં? કોઈ પણ પ્રકારનું ભોજન બનાવીને હું તૃપ્ત ભોજન તો કરીશ નહીં, કેમ કે જ્યાં સુધી સંપૂર્ણ સામગ્રી ભગવાન વિષ્ણુને નિવેદન ન કરી લઉં ત્યાં સુધી હું ભોજન કરતો નથી. દરરોજ ઉપવાસ કરવાથી હું આ વ્રતની સમાપ્તિ સુધી જીવિત કઈ રીતે રહી શકીશ? સારું, આજે હું રસોઈની સારી પેઠે રક્ષા કરીશ. આવું વિચારીને ભોજન બનાવ્યા પછી તેઓ ત્યાં જ ક્યાંક છુપાઈને ઉભા રહ્યા. એટલામાં એક ચાંડાલ દેખાયો. તે રસોઈનું અન્ન ચોરી જવા માટે તૈયાર ઊભો હતો. ભૂખના કારણે તેનું શરીર દુર્બળ થઈ ગયું હતું. મુખ પર દીનતા છવાઈ રહી હતી. શરીરમાં હાડ અને ચામ સિવાય કંઈ ન હતું. તેને જોઈને શ્રેષ્ઠ બ્રાહ્મણ વિષ્ણુદાસનું હૃદય કરુણાથી વ્યથિત થઈ ઉઠ્યું. તેમણે ભોજન લઈને જઈ રહેલા ચાંડાળ પર દ્રષ્ટિ નાખી અને કહ્યું, ભાઈ જરા ઉભા રહો, રૂખું સૂખું કેમ ખાઓ છો? આ ઘી તો લઈ લો. આ પ્રમાણે બોલતા વિપ્રવર વિષ્ણુદાસને આવતા જોઈને ચાંડાળ બહુ વેગથી ભાગ્યો અને ભયથી મૂર્છિત થઈને પડી ગયો. ચાંડાળને ભયભીત અને મૂર્છિત જોઈને દ્વિજવર વિષ્ણુદાસ વેગથી ચાલીને તેની પાસે પહોંચ્યા અને કરુણાવશ પોતાના વસ્ત્રના છેડાથી તેને હવા નાખવા લાગ્યા. ત્યાર પછી જ્યારે તેને ચેતન આવતા તે ઊભો થયો ત્યારે વિષ્ણુદાસે જોયું, તે ચાંડાળ નહોતો, સાક્ષાત ભગવાન નારાયણ જ શંખ ચક્ર અને ગદા ધારણ કરીને સામે ઊભા હતા. કમરમાં પિતાંબર, 4 ભુજાઓ, હૃદયમાં શ્રી વત્સનું ચિહ્ન તથા મસ્તક પર મુકુટ શોભી રહ્યો હતો. અળસીના ફૂલની જેમ શ્યામ સુંદર શરીર અને કસ્તુભ મણીથી ઝગમગતા વૃક્ષ સ્થળની અપૂર્વ શોભા થઈ રહી છે. પોતાના પ્રભુને પ્રત્યક્ષ જોઈને દ્વિજ શ્રેષ્ઠ વિષ્ણુદાસ સાત્વિક ભાવોને વશીભૂત થઈ ગયા. સાત્વિક ભાવ કહેતા પ્રેમની પ્રગાઢાવસ્થામાં થનારા 8 પ્રકારના અંગ વિકારોને જે સત્વગુણની પ્રેરણાથી પ્રગટ થાય છે તેને સાત્વિક ભાવ કહે છે. તેમના નામ આ છે: સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, કંપ, વિવરણતા, આંસુ અને પ્રલય. તેઓ સ્તુતિ અને નમસ્કાર કરવામાં પણ સમર્થ ન થઈ શક્યા. તે સમયે ત્યાં ઇન્દ્ર વગેરે દેવતા પણ આવી પહોંચ્યા. ગંધર્વ અને અપ્સરાઓ ગાવા અને નાચવા લાગ્યા. તે સ્થાન સેંકડો વિમાનોથી ભરાઈ ગયું અને દેવર્ષિઓના સમુદાયથી સુશોભિત થવા લાગ્યું. ચારે બાજુ ગીતવાદ્યોના ધ્વનિ છવાઈ ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ સાત્વિક વ્રતનું પાલન કરનારા પોતાના ભક્ત વિષ્ણુદાસને છાતીએ લગાવી લીધા, તેમને પોતાના જેવું જ રૂપ આપીને તેઓ વૈકુંઠ ધામમાં લઈ ગયા. તે સમયે યજ્ઞમાં દીક્ષિત થયેલા રાજા ચોલે કહ્યું, જોયું વિષ્ણુદાસ એક સુંદર વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં જઈ રહ્યા છે. વિષ્ણુદાસને વૈકુંઠ ધામમાં જતા જોઈને રાજાએ તરત જ પોતાના ગુરુ મહર્ષિ મુદગલને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું. રાજા બોલ્યા, જેની સાથે જીવાજોડી થવાના કારણે મેં આ યજ્ઞ દાન વગેરે કર્મ અનુષ્ઠાન કર્યું છે, તે બ્રાહ્મણ આજે ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરીને મારાથી પહેલા જ વૈકુંઠ ધામમાં જઈ રહ્યો છે. મેં આ વૈષ્ણવ યાગમાં સારી રીતે દીક્ષિત થઈને અગ્નિમાં હવન કર્યો અને દાન વગેરે દ્વારા બ્રાહ્મણોના મનોરથ પૂર્ણ કર્યા, છતાં પણ ભગવાન હજી સુધી મારા પર પ્રસન્ન થયા અને આ બ્રાહ્મણને માત્ર ભક્તિને કારણે શ્રી હરિએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. તેથી ખ્યાલ આવે છે કે ભગવાન વિષ્ણુ ફક્ત દાન અને યજ્ઞથી પ્રસન્ન થતા નથી, તે પ્રભુના દર્શન પામવામાં માત્ર ભક્તિ જ કારણ છે. બંને પાર્ષદ કહે છે. આમ કહીને રાજાએ પોતાના ભાણેજને રાજ્ય સિંહાસન પર અભિષિક્ત કરી દીધો. તેઓ બાળપણથી યજ્ઞની દીક્ષા લઈને તેમાં જ સંલગ્ન રહેતા હતા, તેથી તેમને કોઈ પુત્ર ન થયો. આ જ કારણ છે કે તે દેશમાં આજ સુધી ભાણેજ સદા રાજ્યના ઉત્તરાધિકારી થાય છે. તે બધા રાજા ચોળ દ્વારા સ્થાપિત આચારનું જ પાલન કરે છે. ભાણેજને રાજ્ય આપ્યા પછી રાજા યજ્ઞશાળામાં ગયા અને યજ્ઞ કુંડની સામે ઉભા રહીને શ્રી વિષ્ણુને સંબોધિત કરીને 3 વાર ઉચ્ચ સ્વરે નીચેનું વચન બોલ્યા. ભગવાન વિષ્ણુ, તમે મને વાણી શરીર અને ક્રિયા દ્વારા સ્થિર ભક્તિ આપો. આમ કહીને તેઓ બધાની સામે જ અગ્નિ કુંડમાં કૂદી પડ્યા. તે સમયે મુદગલ મુનિએ ક્રોધિત થઈને પોતાની શિખા ઉખાડી નાખી. ત્યારથી આજ સુધી તે ગોત્રમાં ઉત્પન્ન થનારા સમસ્ત મુદગલ બ્રાહ્મણ શિખા રાખતા નથી. રાજા જેવા અગ્નિકુંડમાં કૂદી પડ્યા તે જ સમયે ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ ગયા અને તેમણે રાજાને છાતીએ લગાવીને એક શ્રેષ્ઠ વિમાન પર બેસાડ્યા. પછી પોતાના જેવું જ રૂપ આપીને તે દેવેશ્વર દેવતાઓ સહિત વૈકુંઠ ધામમાં જવા પ્રસ્થાન કર્યું. ઉક્ત બંને ભક્તોમાં જે વિષ્ણુદાસ હતા તેઓ પુણ્યશીલ નામે પ્રસિદ્ધ ભગવાનના પાર્ષદ થયા તથા જે રાજા ચોલ હતા તેમનું નામ સુશીલ થયું. અમે તે જ બંને છીએ. લક્ષ્મીજીના પ્રિયતમ શ્રી હરિ અમને પોતાના જેવું રૂપ આપીને પોતાના દ્વારપાલ બનાવી લીધા છે. તેથી હે ધર્મજ્ઞ બ્રાહ્મણ, તમે પણ સદા ભગવાન વિષ્ણુના વ્રતમાં સ્થિત રહો, માત્સર્ય અને દંભનો પરિત્યાગ કરીને સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખો. તુલા મકર અને મેષની સંક્રાંતિમાં સદા પ્રાતઃ સ્નાન કરો, એકાદશીનું વ્રત નિયમિત કરો અને તુલસી વનની રક્ષા કરતા રહો. બ્રાહ્મણો ગાયો અને વૈષ્ણવોની સદા સેવા કરો. મસૂર કાંજી એટલે કે રાયતું અને રીંગણ ખાવાનું છોડી દો. હે ધર્મદત્ત, આ પ્રમાણે કરવાથી તમે પણ શરીર છૂટ્યા બાદ શ્રી વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરશો. જેમ અમે લોકોએ ભગવાનની ભક્તિથી જ તેમને પ્રાપ્ત કર્યા છે, તે જ પ્રમાણે તમે પણ તેમને પ્રાપ્ત કરી લેશો. તમે જન્મથી આજ સુધી જે શ્રી વિષ્ણુને સંતુષ્ટ કરનારું આ વ્રત કર્યું છે, તેનાથી યજ્ઞ દાન અને તીર્થ પણ મોટા નથી. હે વિપ્રવર, તમે ધન્ય છો, કેમ કે તમે જગદગુરુ ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા વાળા વ્રતનું અનુષ્ઠાન કર્યું છે, જેના એક ભાગનું પુણ્ય પ્રાપ્ત કરીને પ્રેત યોનિમાં પડેલી કલહા મુક્ત થઈ ગઈ. હવે અમે તેને ભગવાન વિષ્ણુના લોકમાં લઈ જઈ રહ્યા છીએ. નારદજી કહે છે, હે રાજન, આ પ્રમાણે વિમાન પર બેઠેલા વિષ્ણુના દૂતોએ ધર્મદત્તને ઉપદેશ આપીને કલહાની સાથે વૈકુંઠ ચાલ્યા ગયા. ત્યાર પછી ધર્મદત્ત પણ પૂર્ણ વિશ્વાસ સાથે આ વ્રત કરતા રહ્યા અને શરીરનો અંત થતા પોતાની બંને પત્નીઓ સાથે તેઓ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. જે પુરુષ આ પ્રાચીન ઇતિહાસને સાંભળે છે અને સંભળાવે છે, તે જગદગુરુ ભગવાનની કૃપાથી એમનું સાનિધ્ય પ્રાપ્ત કરાવનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. અધ્યાય 44મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.